ઠાકોરજી એ બધી રોટલીઓ યથાવત ડોકરીને આપી રહ્યા છે. મહાપ્રભુજી આ જોયું ત્યારે કહ્યું કે ભાઈ તું સુકામ બિલાડીને ને ઉંદરડા નિરપરાધ એ લોકોને તું ગાળો આપે છે? તો ઠાકોરજી સાક્ષાત આરોગી રહ્યા છે. તો જે શ્રી મહાપ્રભુજી પ્રત્યે કમિટેડ છે, જે પુષ્ટિ પુરુષોત્તમ સાથે કમિટેડ છે, જેની ભક્તિ આવી નિશ્ચલ છે, એને માટે પછી કોઈ બીજી આવશ્યકતા યોગ્યતાની રહી નથી જતી. તમે વિચાર કરો, આંખે આંધળી એકલી ડોકરી શું આચાર પાડતી હશે? પણ જો ઠાકોરજી એની સેવાનો અંગીકાર કરી શકે છે તો શું એટલી સેવા પણ આજે આપણે કરી શકીએ એમ નથી આપણા ઘરમાં? એનાથી વધારે ઓર લોએસ્ટ સેવાનો બીજો શું પ્રકાર સંભવ છે? એના પાસે કયા સૈયા મંદિર હશે, કે એના પાસે શું ચાંદીના ઝારી બંટા હશે, કે શું ઝાંપીજી હશે, કે શું ઘંટપાટ સિંહાસન ખેલોના કે વેણુ વેત્ર કે આરસી કે શૃંગાર જડતરના મોતીના કે સીપના હશે, કે શું પંખા હશે, શું હઠડી પલના કે રથ વગેરે એના પાસે સાધનો હશે? પણ ઠાકોરજીની સેવા કરી રહી છે અને અંગીકાર કરી રહ્યા છે. મહાપ્રભુજી પ્રત્યેનું કમિટમેન્ટ અને પોતાના ઠાકોરજીની અંદર આ મારું સર્વસ્વ છે આ ભાવના, બસ આ બે જ વસ્તુ પર્યાપ્ત છે. આનાથી ત્રીજી કોઈ વસ્તુની જરૂર નથી, ત્રીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પુષ્ટિમાર્ગી સેવામાં આટલી જ વસ્તુ છે. આજે એક મોટી જટિલતા આપણે સેવાને અંદર એ ઊભી કરી દીધી કે આટલી વસ્તુઓ હોય પછી જ સેવા થઈ શકે, આ ન હોય તો ન થઈ શકે. પણ મહાપ્રભુજીના ચરિત્રને જુઓ, વિચારો, તો આપણને ખબર પડે કે આવું ક્યાં હતું. મહાપ્રભુજીના સાથે એક શિષ્ય જઈ રહ્યો હતો, એણે ઠાકોરજી સેવા પધરાવવાની ઈચ્છા કરી, સ્વરૂપ ઉપલબ્ધ નહીં હતા. મહાપ્રભુજીએ કહ્યું, જંગલમાં ક્યાંથી તારા પાસે માટે ઠાકોરજી લાવું? રસ્તામાં ગયા તો કોઈક ઝાડ નીચે ઠાકોરજીનું સ્વરૂપ લાલનનું ઉપલબ્ધ થયું. એ જ વૈષ્ણવને એ નજરે ચડ્યું અને હરખાઈને એને ઠાકોરજી લઈને અને શ્રી મહાપ્રભુજી પાસે ગયો. મહાપ્રભુજીએ વર્ચ્યુઅલી હાથમાં લઈને અને આમ પોતાના ઉપરણાથી અંગવસ્ત્ર કરીને ધૂળ ઝાટકી છે અને કહ્યું છે કે તું આમને ભોગ ધરા, તારી ઠાકોરજી પધાર્યા તારા માટે. હવે એ જંગલમાં એના માટે, એ ઠાકોરજી માટે ક્યાં તો વસ્ત્ર આવ્યા હશે, ક્યાં તો ઝાંપીજી આવી હશે, ક્યાં ઝારીજી આવ્યા હશે, ક્યાં બંટા હશે. પણ પુષ્ટિમાર્ગ તો ત્યાં ચાલુ થઈ ગયો. એટલે આપણે જે વસ્તુને અનિવાર્ય સમજી અને એના કારણે ભગવત સેવાથી વિમુખ રહી રહ્યા છીએ એ વસ્તુ, એટલે આ જે પુસ્તક છે એની ભૂમિકામાં વલ્લભદાસજીનું એક પદ મેં ટાંક્યું છે કે આજે પુષ્ટિમાર્ગનો સેવાનો એટલું જટિલ સ્વરૂપ આપણે બનાવી દીધું છે અને એને કારણે સેવા ખતમ થઈ રહી છે, પુષ્ટિમાર્ગ ખતમ થઈ રહ્યો છે. ભગવદીઓ તમે જુઓ માર્ગના સિદ્ધાંતને અને સેવાને કેટલી સરળતાથી મૂકે છે. તમને પણ ખ્યાલ હશે, પ્રભુ સેવા કો ખરચન લાગે, વલ્લભદાસજીનું પદ છે. અપનો જન્મ સફલ કર મૂરખ, ક્યો ડરપે જો અભાગે, વલ્લભદાસજી કહે છે. ઉદર ભરન કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે, પ્રભુ સેવા કો ખરચન લાગે. જે પેટ ભરવા માટે રસોઈ કરવી છે એ જ ભોગ ધરવાની છે. સેવા કરવાથી કોઈ વધારાની રસોઈ કરવી પડે એવું તો છે નહીં કે ઠાકોરજી અલગથી માંગતા હોય. મહાપ્રસાદ હોય ઘટે ન કનિકા, અપનો ઉદર ભરે, એનાથી જ પેટ ભરવાનું છે. મીઠો જલ પીવન કો લાવે, તામે ઝારી ભરે, જે તમારા માટે પાણી પીયો છે એ ઠાકોરજીને ઝારી ભરવાની છે. અંગ ઢાંકન કો ચહીએ કપડાં, તામે સાજ કરે, કપડાં તો પહેરતો હોઈશ ને એ સાજ કરીને પછી એના કપડાં સીવડાવી લેજે. જો મન હોય ઉદાર તુમારો, વલ્લભદાસજીએ બહુ મસ્ત કટાક્ષ કર્યો છે, જો તમને બહુ લક્ઝરી ફીલ થતી હોય, ઠાકોરજી ઉપર બહુ કૃપા કરતા હો તમે, વૈભવ કછું બઢાવો. જો મન હોય ઉદાર તુમારો, વૈભવ કછુક બઢાવો. નાહી તો મોર ચંદ્રિકા ગુંજા, યા શિંગાર ધરાવો. જો ઉદાર મન નથી તો કાંઈ નહીં, ગુંજા તો મફતમાં મળે છે, ચંદ્રિકા કોઈ પણ જૂમાં જશો તો મળી જશે, મોરના પાંજરાની આસપાસ એ મફતમાં મળી જશે, એની શિંગાર ધરાવી દો. શ્રીનાથજી જ્યારે દેવાલયમાં મહાપ્રભુજીએ પધરાવ્યા ત્યારે શું શિંગાર ધરાવ્યા હતા? પોતાનું વસ્ત્ર ફાડીને એને શિંગાર વસ્ત્ર શિંગાર ધરાવ્યા હતા. ચારે બાજુ જે ઝાડ ફૂલ પત્તા મળ્યા હતા એને પોઈને એને માલા ધરાવી દીધી હતી ને એક પાઘડી બાંધી દીધી, બસ આટલું જ હતું. પણ સેવા તો શરૂ થઈ ગઈ કે નહીં? તો એનાથી વિશેષ ક્યાં ઠાકોરજી માંગી રહ્યા છે? એનાથી વિશેષ કોઈ નિયમ મહાપ્રભુજી ક્યાં સ્થાપિત કરી રહ્યા છે? અત્તર ફૂલ ફલ જો કછું ઉત્તમ, પ્રભુ પહેલે હી ધરાવો, जो मन चले वस्तु उत्तम पे प्रभु को धर सब खाओ। जो तमने माल मलिदा में इच्छा थई रही है, जीभना चटका लागी रहा है, तो करो, एमां कंई वांधो नथी। पण एक वक्त ठाकुर जी ना रोग आवी दो ने पछी तमे पण जलसा करो। कर संबंध स्वामी सेवक को चले मार्ग की रीत, पूरन प्रभु भाव के भूखे हाव अंतर की प्रीत। या में कहा घट जाए तिहारो, घर को घर में रही है। आमा कहीं न तो अहियाँ थी बाहर जैसे, जो घर ने छोड़ी ने हवेलियों में भटकशो तो घर नू बाहर जैसे, अने ए पाछो ठाकुर जी स्वीकार से नहीं, ए पाछो ठाकुर जी स्वीकार से नहीं, केम के त्यां तो धंधो छे। पण जो घरमां करशो तो घरनू घरमां रहेशे, अने अंतरने शुद्ध करशे, प्रभुने प्रसन्न करशे, महाप्रभुजीना आशीर्वाद मळशे। तो सेवा तो आटली सीधी सरल हती जे आपणा पूर्वाचार्यो बतावी हती। एटले प्रभु स्वीकारशे के नहीं स्वीकारे, जो श्री महाप्रभुजी प्रत्ये आपणुं कमिटमेंट छे, जो पुष्टि पुरुषोत्तम जे आपणा घरमां बिराजे छे एने आपणे आपणो प्राणवत समझी रह्या छीए, तो पछी एनाथी विशेष बीजी कोई वस्तुनी आवश्यकता नथी। तो केम नहीं स्वीकारे, मने से क्या प्रश्न अपना बीजा कोई कहीं छे? तो आ प्रश्न अँ पूरु करियो, ते पछी मूल विषय ने अपने आगळ वधारीए। सावधानताना विषय में एक प्रश्न हतो के अंतकरण मद्वाक्यम सावधानतया शृणु, एम जे श्री महाप्रभुजी आज्ञा करी रह्या छे, तो सावधानताथी तात्पर्य शुं? गई काले एनो थोड़ो मैं संकेत कर्यो हतो, અને એમાં અર્જુનનું મેં દૃષ્ટાંત આપ્યું હતું કે યુદ્ધભૂમિ ઉપર ભગવદ્ ગીતાનો ભગવાને ઉપદેશ કર્યો, પરંતુ તે વખતની માર કાપની અંદર અર્જુનનું ચિત્ત એટલું સ્વસ્થ ન હતું, એને કારણે અર્જુનને યથાર્થ બોધ ન થઈ શક્યો અસાવધાનીવશ। અને પછીથી જ્યારે સ્વરાજ્ય પ્રાપ્ત થયું ત્યારે ભગવાનને એમણે એ જ પ્રશ્ન કર્યો કે યુદ્ધભૂમિ ઉપર આપે જે મને ઉપદેશ કર્યો એ ફરીથી આપ મને જરા કૃપા કરીને સમજાવો। ત્યારે ભગવાને એમને જે ઉપદેશ આપ્યો એને અનુગીતા કહેવાય છે। સંસ્કૃતમાં અનુ જે ઉપસર્ગ છે એનો અર્થ થાય છે પછી, અનુપશ્ચાત, પછીથી કહેલી જે ગીતા, ગાયેલી ગીતા એ અનુગીતા છે, પહેલાંની ગીતા છે, ભગવદ્ ગીતા છે। તો એ યુદ્ધ પર્વના પહેલાં એનું નિરૂપણ થયેલું છે, અને અનુગીતા છે એ ખીલ પર્વ જે કહેવાય છે મહાભારતનો, હરિવંશ, એ હરિવંશની અંદર એનું નિરૂપણ આવે છે। તો એ સાવધાનતા સર્વત્ર અપેક્ષિત છે। અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને જે જાતની સાવધાનતાની અપેક્ષા રાખી રહ્યા છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ પહેલાંના ગ્રંથોમાં યત્ર તત્ર કરેલું છે। એનું સંકલન કરીને આપણે જો સંક્ષેપમાં કહેવા માંગીએ તો મુખ્ય મુદ્દા છે ત્રણ। એક તો જે આપણો ઉપાસ્ય ઇષ્ટ છે એના સ્વરૂપનો સ્પષ્ટ બોધ, તે પછી આ સૃષ્ટિમાં આપણે જે વસી રહ્યા છીએ એ સૃષ્ટિનું સ્વરૂપ, એના પ્રાકટ્ય પાછળનું પ્રયોજન, અને સાથે સાથે આ સૃષ્ટિમાં પ્રભુએ જે જીવાત્મા અને એટલે આપણને પ્રકટ કર્યા છે એના યથાર્થ સ્વરૂપનો બોધ, આ ત્રણ વસ્તુને જો આપણે સમજીએ અને આપણી ચિત્તની અંદર સ્ટોર કરીએ, ઠીક છે, પણ રેમ લેવલ ઉપર પણ એને આપણે હાજર રાખીએ, તો શ્રી મહાપ્રભુજીને લાગે છે કે આપણે અંતઃકરણ પ્રબોધના વિષયને સારી રીતે સમજી શકીશું। કેમ કે જે કંઈ પણ છે અંતતઃ જે તત્વ, જેને આપણે પરાત્પર તત્વ કહી શકીએ, એ શ્રીકૃષ્ણ છે। શ્રીકૃષ્ણની સર્વોપરિતાનો શાસ્ત્ર જે રીતે બોધ કરે છે, ભક્તિમાર્ગ જે રીતે કૃષ્ણનું સ્વરૂપ સમજાવે છે, તે અનુસાર કૃષ્ણના સ્વરૂપને જો આપણે સમજી શકીએ તો આપણા અંદર રહેલી ઘણી બધી અસાવધાની કે અન્યાસક્તિ છે એનું નિવારણ શક્ય છે। આપણે સંપ્રદાયની અંદર જોઈએ છીએ કે ઘણા પરિવારોમાં, એક રિસેન્ટલી જે મારા એક ગામમાં જવાનું થયું પ્રવચન માટે, ત્યાં જે પરિવાર દ્વારા એ આયોજન થયું હતું એમના અંદર ત્રણ પેઢીઓ એક સાથે રહેતી હતી। જે સૌથી નીચેની બાળકોની પેઢી છે એ તો બિચારા એકદમ કોરી સ્લેટ હતા અને બાળકોની શિબિરની અંદર ભાગ લેતા હતા। એમને જે વિષય આપણે જે રીતે સમજાવીએ એવી રીતે એનું ગ્રહણ કરી રહ્યા હતા। એનાથી ઉપરની પેઢી જે હતી, એમના મા બાપ, એ થોડું ઘણું પોતે કંઈક સંપ્રદાયના વિષયમાં એના પ્રચલિત રૂપથી પરિચિત થઈ અને વાકેફ હતા. ઘણા બધા વિષયોથી પ્રાય આખો જેમ સંપ્રદાય છે ષોડશ ગ્રંથથી પરિચિત નથી, એમ એ લોકો પણ મૂળ સંપ્રદાયથી છેટા હતા. પણ ધીમે ધીમે આ ગ્રંથના અધ્યયનની પ્રક્રિયા ચાલતા એમને મૂળ સિદ્ધાંત સમજમાં આવ્યો અને ચીલા ચાલુ જે પુષ્ટિમાર્ગ ચાલે છે, હવેલી સંપ્રદાય જેને કહેવાય છે તથાકથિત, એ હવેલી સંપ્રદાયને છોડીને સાચા સંપ્રદાયને અનુસરતા થયા અને ઘરમાં બંને સમય ઠાકોરજીની સેવા પરિવારજનોના સહયોગથી કરતા થયા. પણ એમનાથી પહેલાંની પેઢી જે હતી એ પેઢી બહુ કેમ કે વર્ષોથી આ ઢર્રાની અંદર ઢસડાતી આવી હતી. હવે એમની અંદર કોઈ પરિવર્તનની શક્યતા ઓછી. બીજી વસ્તુ, એ લોકો મૂળતઃ પરંપરાથી વૈષ્ણવ ન હતા, પાછળથી વૈષ્ણવ થયા હતા. એટલે એ પહેલાં, વૈષ્ણવ થતાં પહેલાં એમની આસ્થાઓ જે તે જગ્યાએ હતી એ આસ્થાના કંઈક કંઈક અંશો એમના અંદર બચી ગયેલા હતા. એટલે ઠાકોરજીની સેવા પણ કરે પરંતુ સવારે ઉઠે તો એક અગરબત્તી દીવો ગણેશજીનો તો કરવો જોઈએ, પહેલેથી કરે આવે છે અમે આટલું તો. આ નવરાત્રિ આવે તો માતાજીનો કંઈક લાગો, એટલું તો ભલે આખો વર્ષ બીજું ખાસ કંઈ નથી કરતા પણ એક બે દિવસ અમે આટલું કરી લઈએ છીએ. એમ કરતાં કરતાં કંઈક કંઈક એમણે અન્યાશક્તિ એમની રહેલી છે. બંને માર્ગમાં સાથે ચાલી રહ્યા છે. પુષ્ટિ માર્ગની અંદર પણ બહુ સરસ મજાનું તિલક, ધોતી બંડી વગેરે ધારણ કરીએ છીએ અને બધા જ સંપ્રદાયના કાર્યો છે એમાં સહભાગી થઈ રહ્યા છીએ, કંઠી પણ પહેરી રહ્યા છીએ. પરંતુ આવા આવા પ્રસંગો છે એની અંદર ફરી પાછો જૂનો સંબંધ કેમ ભૂલાય, એટલે એ સંબંધની યાદગીરીના રૂપમાં કંઈક કંઈક પરંપરાઓ છે હજી પણ ચાલી આવી રહી છે. તો આ પ્રકારનો જે વર્ગ આજે પણ પુષ્ટિ માર્ગની અંદર એમ કહી શકીએ કે 70-80% વર્ગ છે એ આવો છે કે જે કૃષ્ણ માર્ગી, પુષ્ટિ માર્ગીનો મતલબ કૃષ્ણ માર્ગી કહેવડાવે છે, તેમ છતાં પણ એ માર્ગમાં જતાં જતાં થોડોક પાછો આંટો બીજી કોઈ જગ્યાએ પણ મારી આવે છે, ફરી પાછા ચડી જાય છે, પાછો બીજી જગ્યાએ આંટો મારી આવે છે, પાછા ચડી જાય છે, એમ એમની ગતિ છે એ સીધી ન થઈને ને ઝિગઝેગ ગતિ થાય છે, વાંકા ચૂંકા ચાલે છે. સાપ કેમ ચાલે, આમ સીધો વિચારો ન ચાલી શકે, એટલે એને આમ આમ આમ આમ આમ ચાલવું પડે, એમ સર્પાકાર એમની ગતિ થાય છે. શ્રી મહાપ્રભુજીના મતે સિદ્ધાંત મુક્તાવલીમાં જે આજ્ઞા કરી પરમ બ્રહ્મ